સંકલ્પ કર્યો કે અત્યારે સત્સંગમાં સુવર્ણ કાળ છે અને શ્રીજી મહારાજ હજરા હજૂર અહીંયા બિરાજે છે. સૌરાષ્ટ્રના સત્સંગીઓ એમના માટે દર્શનનું આ એક સ્થાન છે. સત્સંગીઓને પણ પહેલાં જેવા દેશકાળ હતા એના કરતાં ઘણા સારા દેશકાળ છે. તો રાધારમણ દેવના સિંહાસન છે એ સુવર્ણ ના થાય તો ખૂબ સારું દર્શનનું સુખ આવે. અને એ વખતે મેંગણીના દરબાર અર્જુનસિંહજી એમણે લગભગ 8,000 રૂપિયાની સેવા કરી અને રાધારમણ દેવના સિંહાસનના સુવર્ણના યજમાન થયા. હવે એ વખતે 8,000 એટલે અત્યારે તો ઘણા બધા થયા, પણ એમણે એકલાએ એ સેવા ઉપાડી લીધી અને રાધારમણ દેવના સિંહાસન છે એ સુવર્ણના થયા. પછી સ્વામીના મનમાં એમ થયું, નારણદાસ સ્વામીના મનમાં, કે રાધારમણ દેવના સિંહાસન સુવર્ણના થયા, એવી જ રીતે રણછોડ ત્રિકમરાયજીના સિંહાસન છે એ પણ સુવર્ણના થાય તો વધારે સારું. આવા શુભ સંકલ્પ સાથે સ્વામી ફરતા ફરતા સત્સંગમાં વિચરણ કરતા કરતા અહીંયા રાજકોટ પધાર્યા. રાજકોટ છે સૌરાષ્ટ્રનો હબ કહેવાય, સેજે સૌરાષ્ટ્રના વેપારીઓ આ બાજુ હોય, એટલે સ્વામીએ પોતાનો શુભ સંકલ્પ હતો એ બધા ભક્તોને કહ્યો કે રાધારમણ દેવના સિંહાસન સુવર્ણના થયા, રણછોડ ત્રિકમરાયજીનું સિંહાસન સુવર્ણનું થાય તો શું ખૂબ સારું. એટલે રાજકોટના હરિભક્તોએ બધાએ કહ્યું કે સ્વામી તો તમે કયો એ સેવા કરીએ. અમે નારણદાસ સ્વામીના સંકલ્પને અનુસારે અને એમાંય ઠાકોરજી માટે સેવા કરવાની થાય એટલે સેજે હરિભક્તોને ભાવ વધારે હોય, અને એમાંય નારણદાસ સ્વામી જેવા સંત એ પણ રાજી થાય અને ઠાકોરજીની સેવા પણ કહેવાય. એટલે સ્વામીએ કહ્યું કે જે પણ હરિભક્તોની જેવી પહોંચ હોય એ પ્રમાણે સૌ સેવા કરજો. દેવના સિંહાસન થાય છે એમાં વિશેષ સેવા થાય, એટલે બધા હરિભક્તો પોતપોતાની રીતે સેવાઓ લખાવા માંડ્યા, કરવા માંડ્યા. અને રાજકોટના બધા હરિભક્તોની સેવા એટલી થઈ કે રણછોડ ત્રિકમરાયજીનું સિંહાસન છે સુવર્ણનું થયું. જ્યારે સ્વામી અહીંયા રાજકોટ હતા અને રણછોડ ત્રિકમરાયજીના સિંહાસન માટેની બધાની સેવાઓ આવી ગઈ, એ સમાચાર જામનગર મળ્યા હરિભક્તોને. એમને ખબર પડી કે સ્વામી રાજકોટમાં બિરાજે છે અને આવી રીતે સુવર્ણના સિંહાસનની સેવાઓ ચાલે છે, એટલે જામનગરના બધા હરિભક્તો ભેળા થયા અને એમાં આગેવાન એક દલપતભાઈ કરુણાશંકર ઓઝા ભૂદેવ હતા, એમને બધાએ વિનંતી કરી કે તમે રાજકોટ જાઓ અને નારણદાસ સ્વામીને અહીંયા જામનગર તેડી લાવો, કે આપણે પણ એમાં કંઈક સેવા કરશું. ખાલી રાજકોટના ભક્તો લાભ લે, એટલે દલપતભાઈ છે એ રાજકોટ આવ્યા, સ્વામીના દર્શન કર્યા, દંડવત પ્રણામ કરી અને પાસે બેઠા. સ્વામીએ પૂછ્યું, કેમ છો દલપતભાઈ? સ્વામી, સારું છે, પણ અમે ધરતીના છેડે બેઠા છીએ એટલે તમે તો ભૂલી ગયા અમને. હો દલપતભાઈને સ્વામી અરે કેવો સ્નેહ છે કે સ્વામી અમે તો ધરતીના છેડે બેઠા છીએ એટલે તમે અમને ભૂલી ગયા. એમ જામનગર છે પછી તરત સમુદ્ર ચાલુ થાય એટલે ધરતીનો છેડો કહેતા હશે. એટલે સ્વામીએ કહ્યું કે ના હો, અમે જામનગરને ક્યારેય ભૂલ્યા નથી. તો સ્વામી તમે જામનગર પધારો ને, બધા હરિભક્તોનો આગ્રહ છે અને બધાએ મને મોકલ્યો છે કે સ્વામીને તેડી આવો. કે એટલે સ્વામીએ વાત કરી કે દલપતભાઈ, તમે જાણો છો હમણાં જૂનાગઢમાં રાધારમણ દેવના સિંહાસન સુવર્ણના થયા, રણછોડ ત્રિકમરાયજીના સુવર્ણની સેવાઓ અહીંયા રાજકોટથી ભક્તો કરે છે, એટલે સુવર્ણના સિંહાસનનું કામ ચાલે છે, એ પતાવી અને પછી અનુકૂળતાએ અમે આવશું. કે અરે સ્વામી, અમે જામનગરના ભક્તો થોડા ગરીબ છીએ, રાજકોટના ભક્તો જેટલા સમૃદ્ધ નહીં. એ વખતે કદાચ રિલાયન્સની ફેક્ટરી નહોતી, એટલે દલપતભાઈ એમ કહ્યું હશે કે અમે થોડા ગરીબ છીએ એમ. પણ એમ છતાંય તમે કહો એ સેવા અમે કરશું, અને બધા ભક્તોને પણ લાભ મળે. તમારો શુભ સંકલ્પ છે, ઠાકોરજીના સિંહાસનની સેવા છે, અને વર્ષો સુધી રહેવાની, આવો લાભ અમને ક્યારે મળે? બસ આ સમાચાર અમને મળ્યા એટલે જ હું તમને તેડવા આવ્યો છું કે તમે જામનગર પધારો, અને સિદ્ધેશ્વર મહાદેવનું જે સિંહાસન છે એ નાનું છે, અને અમે જામનગરના ભક્તો બધા ભેળા મળીને પ્રયાસ એવો કરશું કે બધી સેવા થઈ જાય, કે તો તમે પધારો. એટલે સ્વામીએ કહ્યું કે સારું. સ્વામીએ સંકલ્પ કર્યો, એમના પહેલાં તો ઠાકોરજીએ કોઈને પ્રેરણા કરી દીધી, અને દલપતભાઈ છે એ અહીંયા રાજકોટ આવ્યા, સ્વામી એમની સાથે જામનગર પધાર્યા. જામનગર સ્વામી રોકાણા, સત્સંગ કરાવ્યો, હરિભક્તો બધાને અતિ આનંદ આનંદ થઈ ગયો, અને સાથે બધા ભક્તોએ સિદ્ધેશ્વર મહાદેવના સુવર્ણના સિંહાસન માટે યથાશક્તિ સેવા કરી. એમાં સ્વામી અવારનવાર એમ કહેતા કે જોજો દલપતભાઈ, કોઈને આગ્રહ કરીને નહીં કહેતા કે તમારે આટલી સેવા કરવાની જ છે, જેટલી જેમની પહોંચ, કદાચ એક રૂપિયો આપે ને તોય લઈ લેજો, એમને 1.5 રૂપિયો કે 2 રૂપિયાની વાત નહીં કરતા, કે જેટલી જેમની પહોંચ છે એ પ્રમાણે એ સેવા કરે. આપણા અધૂરા કામ તો ઠાકોરજી પૂરા કરશે, પણ કોઈ ભગવાનના ભક્તને દુઃખ થાય અને એમની સેવા આવે તો એ બરાબર નહીં. એટલે સ્વામીએ અવારનવાર આવી ટકોર કરી, અને જેટલી જેમની પહોંચ એ પ્રમાણે બધાએ સેવાઓ કરી, અને સિદ્ધેશ્વર મહાદેવ એમના સુવર્ણના સિંહાસનની સેવા જામનગરના તમામ ભક્તોએ કરી, અને એમાંથી સિદ્ધેશ્વર મહાદેવના સુવર્ણના સિંહાસન થયા. એ વખતે સ્વામી પછી જૂનાગઢ પધાર્યા, હવે સિંહાસનના કામ આપવાના થાય. ગોખરવાળાના સુતાર ભગવાનજીભાઈ હતા, એની કારીગરી ખૂબ વખણાતી. એ વખતે સ્વામીએ એમને બોલાવ્યા, એમની સાથે બીજા એક મિસ્ત્રી હતા દેવજીભાઈ, એમને ખૂબ ભાવના હતી, એમને સેવા ભાવનાથી આ સિંહાસનની અંદર સેવાઓ કરી. આ બંને ભક્તોએ ભેળા થઈ અને લાકડાના સિંહાસનની કોતરણી, અને કોતરણી કર્યા પછી સુવર્ણનું પતરું જે હોય એના ઉપર મઢવાનું, એમની કોતરણી કરી અને એમને મઢવાનું કામ આ બંને કારીગરોએ કર્યું. એટલે રણછોડ ત્રિકમરાયજી અને સિદ્ધેશ્વર મહાદેવ એ બંને મંદિરો સિંહાસનો છે એ સુવર્ણના આવી રીતે સ્વામીએ રાજકોટના ભક્તો અને જામનગરના ભક્તો પાસે સેવા કરાવીને કરાવ્યા. એક બીજો પ્રસંગ છે, સિંહાસનો સુવર્ણના થયા એ પહેલાંનો પ્રસંગ. વિક્રમ સંવત 1984ની સાલ હતી, વૈશાખ વદ બીજનો દિવસ, જૂનાગઢમાં રાધારમણ દેવનો શતવાર્ષિક પાટોત્સવ એ ભારે ધામધૂમથી ઉજવાય છે, ચાલુ છે. દેશ દેશાંતરથી ભક્તો આવ્યા છે. 100 વર્ષનો ઉત્સવ એટલે શ્રીપતિ પ્રસાદજી મહારાજ પણ પધાર્યા છે, અને આ શુભ પ્રસંગે વિષ્ણુ યાગનું આયોજન થયેલું. સદગુરુ નારાયણદાસજી સ્વામી એ મહંત હતા, એટલે બધી વ્યવસ્થાઓ એ કરાવતા હતા, સાથે દેવપ્રસાદ સ્વામી એમને લઈ અને સ્વામી યજ્ઞશાળામાં ગયા. પેલી જે દેવતાઓના સ્થાપનની વિધિ હોય એમાં સ્વામીએ બેસવાનું હતું. હજી યજમાનો એ બધાની દેહ શુદ્ધિ થઈ ગઈ હોય પણ બહેનો ભક્તોને એ બધા ન આવ્યા હોય, કારણ કે સહેજે સંતો આ બધી વિધિ પતાવે પછી એ બધા આવતા હોય. નારણદાસ સ્વામી છે યજ્ઞ મંડપમાં પધાર્યા, પુરુષ ભક્તો બધા યજ્ઞ મંડપમાં બેઠા હતા અને સાથે નારણદાસ સ્વામી એ આવ્યા. એટલેમાં જે યજ્ઞનું સ્થાપન કર્યું હોય એમાં વચ્ચે ઠાકોરજી પધરાવેલા અને ઠાકોરજીની બાજુમાં કોઈક ભગવાનના પ્રેમી ભગત અને નારણદાસ સ્વામીનો એટલો બધો મહિમા, અને સહેજે સ્વામી એવા પ્રતાપી હતા કે એ વખતે એ બેવડા ભગવાન કહેવાતા એમ. તો કોઈક હરિભગતને મનમાં એમ થયું કે આવડો મોટો ઠાકોરજીનો ઉત્સવ, નારણદાસ સ્વામી જેવા ભગવાન જેવા સાધુ અને એ ઉત્સવ કરાવતા હોય, અહીંયા ઠાકોરજીને બધી આહુતિઓ દેવાવાની છે. આપણને જે ઠાકોરજીનું સુખ આવે છે એ આવા સંતના આધારે આવે છે. મહારાજે વચનામૃતમાં સંતનો મહિમા ભારોભાર કહ્યો છે અને આવા ભગવાન જેવા સાધુ એ આપણને મળ્યા એટલે ઠાકોરજી આપણને મળ્યા. એમણે અતિ મહિમા ભાવ, પણ વિવેક થોડોક ઓછો. એમણે નારણદાસ સ્વામીનો ફોટો કંઈક એમની પાસે હશે, સ્વામીના બહુ ઓછા ફોટા જોવા મળે, લગભગ બે જ ફોટા જોવા મળે છે પોઝની અંદર, બે પોઝમાં હોય એટલે બે ફોટા પડ્યા હશે સ્વામીના. તો એમણે નારણદાસ સ્વામીનો એક ફોટો છે એ ઠાકોરજીની બાજુમાં પધરાવી દીધો યજ્ઞશાળાની અંદર. સ્વામી પધાર્યા યજ્ઞશાળામાં, સ્વામીએ જોયું બધું સ્થાપન ને બધું બરાબર છે, પછી વિધિ ચાલુ થવાની હતી. એમાં સ્વામીની નજરમાં પેલો ફોટો આવ્યો એટલે સ્વામીએ તરત બાજુમાં દેવપ્રસાદ સ્વામી હતા એમને પૂછ્યું કે પેલો ફોટો કોનો છે, લાવો તો અહીંયા કે. એટલે દેવપ્રસાદ સ્વામી ગયા, દેવપ્રસાદ સ્વામી ફોટો આપ્યો, સ્વામીને ખબર પડી ગઈ. કારણ કે જે રીતે નારણદાસ સ્વામી બોલ્યા કે સ્વામી આજ થોડા ગરમ થશે, ખીજવાશે, ફોટો લીધો હાથમાં. સ્વામીને એમ હતું પહેલાં કે કદાચ ગુણાતીતાનંદ સ્વામીનો ફોટો હોય એમ, દૂરથી જોયું એટલે એટલો બધો ખ્યાલ નહીં આવ્યો હોય, સ્વામીની અવસ્થા વૃદ્ધ થઈ ગઈ હોય. ફોટો હાથમાં આવ્યો અને સ્વામીને ખબર પડી કે આ તો મારો જ ફોટો છે. સ્વામી કે આ ફોટો લઈ આવ્યો કોણ, આ પધરાવ્યો કોણે કે. દેવપ્રસાદ સ્વામી તો આમ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે સ્વામીએ જે રીતે આમ હાકોટો મારીને વાત કરી એટલે ધરભાઈ ગયા. નારણદાસ સ્વામી યજ્ઞશાળાની બહાર નીકળ્યા અને ત્યાં એક થાંભલો હતો, નારણદાસ સ્વામીએ પોતે એ જ ફોટાને જોરથી થાંભલા ઉપર ઘા કર્યો. એમને કાચની કે જે કંઈ હશે લાકડાની ફ્રેમ અને કાચ એ બધું ફૂટી ગયું, તૂટી ગયું. સ્વામીને આમ આકરબ જોઈ અને દેવપ્રસાદ સ્વામી છે એ તો આમ ક્યારેય આવું રૌદ્ર સ્વરૂપ જોવા ન મળ્યું હોય અને દેવપ્રસાદ સ્વામી નાના હોય અને એકદમ ગરીબ પ્રકૃતિના સંત એટલે એ તો બિચારા આમ ડરી ગયા. પછી નારણદાસ સ્વામીએ કહ્યું કે આ બધું લઈ અને એક કાચનો કણિકો વધીને બધું કચરા પેટીમાં જવા દો. કે દેવપ્રસાદ સ્વામીએ એ બધું લઈ અને સાફ સફાઈ કરી અને બધું કચરા પેટીમાં જવા દીધું. પછી સ્વામી આવ્યા, નારણદાસ સ્વામી અહીંયા યજ્ઞશાળામાં આવ્યા, હજી વિધિ ચાલુ થવાની વાર હતી એટલે વળી પાછા દેવપ્રસાદ સ્વામીને પૂછ્યું કે તપાસ કરો કે કોણે પધરાવ્યો હતો, કે હજી મૂળ સુધી જવાના છો સ્વામી. ખાલી ફોટો તોડી નાખ્યો અને પૂરું થઈ ગયું એમ નહીં. સ્વામીના મનમાં એમ કે બીજી વખત આવું કોઈ ન કરે તો કોણે કર્યું છે, એમને પકડી અને એમને કહેવું જોઈએ કે આવું બીજી વખત ભૂલ ન થવી જોઈએ. સાધુ એ સાધુ છે, ઠાકોરજીના સ્થાને એમનું સ્થાન ન હોય. મહિમા હોવો, આત્મબુદ્ધિ હોવી, દિવ્ય ભાવના હોવી, સાધુ દ્વારા ભગવાનની ઓળખાણ થવી, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકુ લાગે પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો દેખાય, એ બધી જ ભાવનાઓ સાચી છે, ખોટી નથી. એમના આધારે જ, સદગુરુના આધારે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એમનો મહિમા એટલો હોવો પણ જોઈએ, પણ વિવેક ન ભૂલાઈ જવો જોઈએ. એનો અર્થ એવો નથી કે તમે ગુરુના ફોટાને પરમાત્માની સાથે પધરાવી અને તમે એમને પરમાત્માની જેમ પૂજો. શાસ્ત્રોએ આ વાત કહી છે, યથા દેહે તથા દેવે. ભગવાનમાં કેવું હેત કરવું, ભગવાનને કેવી રીતે સેવા કરવી, તો કે જેવી આપણે આ શરીરની સેવા કરીએ છીએ, શરીરમાં આપણને જેવું મમત્વ છે, આસક્તિ છે, શરીરનું આપણે જેવું ધ્યાન રાખીએ છીએ, એવી જ રીતે પરમાત્માની સેવા કરવી. આપણને ભૂખ લાગે છે તો આપણે માનવું કે પરમાત્માને પણ ભૂખ લાગી છે, અને જેવી આપણને કકડીને ભૂખ લાગે છે એવી જ એમને લાગી હશે, અને એવી ભાવનાથી પરમાત્માની સેવા કરવી. શિયાળાનો સમય છે, આપણને રાત્રે ઠંડી લાગે, જોકે આજે તો ચોમાસું થઈ ગયું છે, શિયાળામાં ચોમાસું છે, રાત્રે 2:30 વાગે વરસાદ ચાલુ થયો હતો, તો પરમાત્માને પણ ઠંડી લાગે છે એવી ભાવના રાખીએ અને પરમાત્માની સેવા કરવી. યથા દેહે તથા દેવે. પછી આગળ લખ્યું શાસ્ત્રકારોએ, અહીંયાથી અટકી ન ગયા, જેવી શરીરને આપણે સંભાળ રાખીએ છીએ એવી રીતે પરમાત્માની સેવા કરવી, પણ એના કરતાં આગળ એવું લખ્યું, યથા દેવે તથા ગુરુ. જેવી દેવમાં આપણને ભગવાનને વિશે, પરમાત્માને વિશે જેવી આપણને દિવ્ય બુદ્ધિ છે, પરમાત્માને વિશે જેવી મહિમાની બુદ્ધિ છે, એવી મહિમા બુદ્ધિથી, એવી દિવ્ય બુદ્ધિથી ગુરુની સેવા કરવી. હવે પરમાત્મા કરતા એક સ્ટેપ આગળ કીધા, એ સેવા ભાવના કરવામાં. કારણ કે પરમાત્મા છે એ જ્યારે મૂર્તિની અંદર બિરાજે છે, ત્યારે આપણે એમની જે સેવા કરીએ, આપણી કંઈક કાચપ હોય, આપણી કંઈક ખોટ હોય, તો પરમાત્મા આપણને કહેતા નથી. એક સદગુરુ છે એ આપણને કહે છે, એ આપણને ટોકે છે. ત્યારે એમાં એવી ભાવના સ્થિર કરવી એ થોડી કઠણ પડે, એટલે એમાં દેવની ભાવના રાખવી, દેવ બુદ્ધિ રાખવી, દિવ્ય બુદ્ધિ રાખવી, મહિમા બુદ્ધિ રાખવી. એવી બુદ્ધિ રાખી અને સદગુરુની સેવા કરે તો એમને સેવા ફળે છે, અને એવી સેવાથી, એવા જે સદગુરુ છે એમની સેવા કરે તો એ પરમાત્માની જ સેવા છે. મહારાજે વચનામૃતમાં કેટલે સુધી કહ્યું કે એવા જે સંત છે, આ 6 લક્ષણે યુક્ત જે સંત છે, અંત્યના 35માં વચનામૃતમાં મહારાજે કહ્યું, તો એવા સંતની સેવા કરે એટલે ભગવાનની સેવા થઈ, અને એવા સંતનો દ્રોહ કરે એટલે ભગવાનનો દ્રોહ થયો. એમની સેવા કરીએ અને ભગવાનની સેવા થાય, એવા સંતના લક્ષણો, એવા સંત છે એ સદગુરુ સ્થાને પ્રાપ્ત થાય, તો એમની સેવા કરવી, પણ એમની અનુવૃત્તિમાં રહીને કરવી. એમાં વિવેક ન ચૂકાઈ જવો જોઈએ. સેવાનો અર્થ એવો નથી કે એમની પણ તમે 16 ઉપચારથી પૂજા કરવા માંડીએ, એવો અર્થ નથી. એટલે નારણદાસ સ્વામી એ ગુણાતીત જોકમાં ઉછરેલા હતા, પુરુષોત્તમ નારાયણ, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર, જીવ, આ પાંચેય ભેદ, એ પાંચેયની લિમિટેશન્સ. પરમાત્મા છે એ તો અનલિમિટેડ છે, એનું અનલિમિટેડ સામર્થ્ય, અનલિમિટેડ ગુણો, અનલિમિટેડ ઐશ્વર્ય, બાકી બધાની કંઈક કંઈક લિમિટ છે. સદગુરુ નારાયણદાસ સ્વામી શ્રોત્રિય હતા અને બ્રહ્મનિષ્ઠ હતા, એ ઉપાસનાનો સાચો અર્થ સમજ્યાતા. ગુરુની સેવા એમનો પણ એ સાચો અર્થ સમજ્યાતા. બાલમુકુંદાસ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી, આ બધા સંતોની એમણે એવી રીતે સેવા કરી હતી. એટલે જ્યાં પણ આવું થયું તરત જ સ્વામી એમને ટોક્યા. દેવપ્રસાદ સ્વામીને પૂછ્યું કે કોણ હતા એને પધરાવી, ક્યાં ફોટો કોણે પધરાવ્યો, કે તપાસ કરો કે. એટલે દેવપ્રસાદ સ્વામીએ તપાસ કરાવી, ખબર પડી કે ફલાણા ભગત હતા, નામ તો લખ્યું નથી, એમણે ફોટો મૂક્યો હતો. એટલે નારાયણદાસ સ્વામી એમને બોલાવ્યા, એમને ઠપકો આપ્યો, એમને કહ્યું કે ભાઈ ગુરુને વિશે ભાવ હોવો એ ખૂબ સારી વાત છે, પણ એનો અર્થ એવો નથી કે ગુરુનો ફોટો છે એ તમે ભગવાનની બાજુમાં મૂકો એટલે તમારી ગુરુ નિષ્ઠા સાબિત થઈ ગઈ. ભગવાનની બાજુમાં ગુરુનો ફોટો પધરાવી ગુરુનું પૂજન કરી લેવાથી ગુરુ છે એ સાચા ગુરુ છે રાજી નથી થતા, અને એટલામાં ગુરુ ભક્તિ પણ નથી થઈ જતી. ગુરુ ભક્તિ તો સાચી એ છે કે ગુરુ જે કહે છે, ગુરુ જે માર્ગે ચાલે છે એ માર્ગે આપણે ચાલીએ અને આપણું જીવન એવું બનાવીએ અને એ જીવન જોઈ અને ગુરુ જે રાજી થાય એવા રાજી તમે ફોટો પધરાવી દો ને એનાથી ન થાય. કે હરિભગત હતા એટલે સ્વામીએ એવી રીતે ટકોર કરી. અને દેવપ્રસાદ સ્વામીને સ્વામી થોડું ખીજાણા, હરિભગતને મીઠી ટકોર કરી અને એમને જ્ઞાન કરાવ્યું, એમને વિવેક આપ્યો કે આવી રીતે ક્યારેય પણ ન કરવું. મહારાજ પણ રાજી નથી થતા, મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે, ભગવાન છે ભગવાન છે, ધ્યેયો નારાયણો હરિ, ઉપાસના કરવા યોગ્ય એક અને એક માત્ર પરમાત્મા છે, નારાયણ છે. ગુરુ છે એ માત્ર આદર્શ છે, એમના માર્ગે આપણે ચાલી અને આપણે ભગવાન સુધી પહોંચવાનું છે. હરિભગતને ખૂબ દુઃખ થયું, એમણે માફી માગી, સ્વામી રાજી રહેજો, મારો એવો ભાવ નહોતો, પણ છતાંય મારાથી અવિવેક થઈ ગયો છે, ભવિષ્યમાં હવે ક્યારેય આવું નહીં થાય. નારાયણદાસ સ્વામી આવી રીતે ટકોર કરી અને ત્યાર પછી એ યજ્ઞની વિધિ, એમાં સ્વામી બેઠા, વિધિ ચાલુ થઈ અને પછી આખો ઉત્સવ ઉજવાનો હશે. આમ તો ત્રણ પ્રકારની ઈષણા છે, એક પુત્રેષણા, પુત્રની ઈચ્છા હોય, સેજે ગૃહસ્થાશ્રમમાં ભક્તો હોય તો એમને એવો સંકલ્પ હોય કે અમારો વેલો આગળ ચાલે એવો એક સંસ્કારી પુત્ર અમારે ત્યાં હોય. બીજી ઈચ્છા છે, બીજી ઈષણા છે, એ વિતેષણા છે, સંપત્તિ પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય, જેથી કરીને વ્યવહાર બધો ચાલ્યા રાખે. 15-17-18 વર્ષના, 22 વર્ષના થાય એટલે ફેફસાઓ પૈસા પૈસા પૈસા એમ રટતા હોય, વિતેષણા છે. ગમે એટલા પૈસા આવે તો એનાથી આગળનો માઇલસ્ટોન છે નક્કી જ થઈ ગયો, અને ગોલ છે નક્કી જ થઈ ગયો કે હવે આટલા, હવે આટલે કરોડના, 5 કરોડના, 5 કરોડના, 50 કરોડ, વિતેષણા. અને ત્રીજી, પૈસો આવી જાય, પરિવાર છે બધો વેલસેટ થઈ જાય અને બધી રીતે સુખ સગવડતા થઈ જાય, ધંધા પાણી બધા સેટ થઈ ગયા હોય, પછી એક ત્રીજી ઈષણા જાગે અને એનું નામ છે લોકેષણા. માન સન્માન, સમાજમાં આપણી પ્રતિષ્ઠા, સમાજમાં બે લોકો માને એટલે પૈસા કમાણા પછી પણ પૈસા છે એ સમાજને માટે વાપરે, પણ વાપરવાની પાછળ એક થોડીક આવી ઈચ્છા હોય કે આપણું થોડું સન્માન બધા લોકોને ખ્યાલ આવે કે ભાઈ છે આવું કરે છે એમ, એને લોકેશન આપીએ, સન્માનની ઈચ્છા થાય. હવે તો જો કે સરકારે બહુ ફિક્સ કરી નાખ્યું કે અમુક કરોડથી ઉપરની ટર્નઓવર કરનારી કંપની હોય તો એમણે CRS ફંડ ને એમાં તમારે જમા કરવાની, એટલે ચેરિટી તો કરવાની જ એમ. એ ચેરિટીનો પણ લોકેશનમાં ઉપયોગ કરતા હોય, લાભ લેતા હોય. સદગુરુ છે એ એટલા જાગૃત હોય કે પોતે આધ્યાત્મિક રીતે ગમે એટલા સમર્થ થયા હોય પણ પોતાની સ્થિતિ એમને પ્રદર્શનનો વિષય બનાવી અને એમાંથી માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા ન રાખે. થોડા દિવસ પહેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ ખૂબ સરસ કહ્યું હતું. મહારાજે જે વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનના ભક્ત છે એ ભગવાનની ભક્તિ કરે છે, તો એ પણ માન જડે છે એટલા માટે કરે છે એમ. બાકી નિર્માની ભાવે થઈ અને માન રહિત ભક્તિ એમાં બહુ રસ ન આવે કે મહારાજે મધ્યના 41મા વચનામૃતમાં વાત કરી. કદાચ ગોપાળાનંદ સ્વામીએ એ અનુસંધાને વાત કરી હશે. સ્વામી કહે કે જેટલા પણ ભગવાનના માર્ગે ચાલવાના સાધન આપણે કરીએ છીએ એ તમામ સાધન એમનું ફળ ભગવાન રાજી થાય અને આપણે ભગવાનને ગમીએ એવા થઈ શકીએ એટલું જ એનું ફળ છે. પણ એ ભજન કરીને, એ ભક્તિ કરીને, એ સાધના કરીને, તપ કરીને, વૈરાગ્ય કેળવીને કે યોગ સાધીને જો મનમાં એવી ઈચ્છા સાથે સાથે થાય કે ભગવાન રાજી થાય એ તો બરાબર, ભગવાનના ભક્તો ને સંતો રાજી થાય એ બરાબર, પણ સાથે સાથે બધાએ થોડુંક માન સન્માન હોતે મળે ને આપણે થોડાક એવા છીએ એવું એમ બધાને ફીલ થાય, આપણી પણ કંઈક સ્થિતિ છે એવું ફીલ થાય, તો એ બરાબર નહીં. કારણ કે સાધના કરી છે એ ભગવાનને રાજી કરવા માટે કરી છે અને એ સાધનાના ફળથી ભગવાન જ રાજી થવા જોઈએ. પણ જો આપણો સંકલ્પ એવો છે કે ભગવાને રાજી થાય અને સાથે સાથે આપણને માન સન્માન પણ મળે, એટલે લોકેશના પણ આપણી તૃપ્ત થાય, આપણો અહંકાર છે સંતોષાય, તો આપણે એ સાધના કરીને એનું ફળ છે એ સંકલ્પ પ્રમાણે બીજે વિનિયોગ કરી દીધું. એટલે આ તો કેવું થયું કે વિઘાયકનો વડલો અને ફળમાં ટેટું આવ્યું. ભક્તિ ખૂબ કરી, તપ ખૂબ કર્યું, પણ સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કર્યું એટલે એ ભક્તિનું ફળ સન્માન મળી જશે ને જેવું સન્માન મળી જશે એટલે ભક્તિ પૂર્ણ થઈ ગઈ, કારણ કે એમનું ફળ એમણે આપી દીધું અને આપણો સંકલ્પ આપણી ઈચ્છા એવી હતી એટલે ભક્તિએ એવું ફળ આપ્યું. યસ્ય ભાવના યાદૃશી સિદ્ધિર જાયતે તાદૃશી, જેમની જેવી ભાવના, જેવી ભાવનાથી એ કર્મ કરે છે, ભજન ભક્તિનું હોય કે પછી ખરાબ હોય, તો એમને એવું જ ફળ મળે છે. એટલે જો માન સન્માનની કે બીજી ત્રીજી અપેક્ષાથી કર્યું તો એ અપેક્ષા સંતોષાઈ ગઈ એટલે ભક્તિ છે એમનું જે અવિનાશી ફળ મળવું જોઈએ, ભાંગ્યો તો એ કળશ સોનાનો, એ જ નિષ્કુળાનંદ સ્વામીએ શુદ્ધ ભક્તિની વાત કરી છે, એ જે ફળ મળવું જોઈએ એ ફળ ન મળે અને બહુ લૌકિક ફળની અંદર ભક્તિ છે સમાહિત થઈ જાય, તો આ તો કેટલું મોટું નુકસાન. એટલે સંતોના પંચ વર્તમાનની અંદર સૌથી છેલ્લું અને સૌથી મોટું વર્તમાન હોય તો એ નિર્માની વર્તમાન છે. મહારાજે વચનામૃતની અંદર મધ્યના 61મા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું છે કે ત્યાગી છે, સંત છે, એ ગમે એટલી સ્થિતિ સામર્થ્ય એમને પ્રાપ્ત થાય, એમની અંદર ભગવાન જેવા ગુણો આવે, એમ છતાંય એ નિર્માની ભાવે ભગવાનના સેવક થઈ અને રહે એ એમની મોટાઈ છે. સામર્થ્ય બતાવવું એ મોટાઈ નથી, આપણે એમને મોટાઈ સમજીએ છીએ, આપણે એ પરચાવાનું ગાન કરીએ છીએ, પણ એ સંત તો એ સામર્થ્યને દબાવીને વર્તે અને એ સામર્થ્યનો ઉપયોગ પોતાના માનને પોષવા માટે, પોતાના અહંકારને પોષવા માટે નહીં, પણ એ જીવ છે ભગવાનમાં જોડાય એમના માટે કરે. એટલે એમનું અભિમાન, એમનો અહંકાર એ પણ ન પોષાય અને જીવ છે એ ભગવાનમાં પણ જોડાય. આવું કંઈક નારાયણદાસ સ્વામી એ સમજી રાખ્યું હશે ત્યારે એમના થકી આવું થયું હશે. બાકી આપણો ફોટો મૂકે તો આપણને સારું જ લાગે કે ન લાગે? તમે એમ કહો કે સ્વામી બહુ સારી કથા કરો છો, એટલે અમને એમ જ થાય કે હાલો અમે કરીએ છીએ, બરાબર કરીએ છીએ, સારું હજી બે શબ્દો બોલો તો તમે સારા, તો એ બરાબર નહીં. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગુણાતીત પરંપરાના સંત એમણે કેવું જીવન જીવી બતાવ્યું છે. એમના સિદ્ધાંતો એમના કેટલા ક્લિયર હતા કે ગુરુ એટલે આટલે સુધી, પરમાત્મા એટલે આટલે સુધી, અને એમના થકી જ આટલે સુધી જવાય છે. એટલે એમાં પણ આવી જ નિષ્ઠા રાખવી, યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરુ, એ પ્રમાણે જ કરવાનું, પણ એમાંય વિવેક રાખવાનો. આવી ગુરુ નિષ્ઠા અને આવી પરમાત્મા નિષ્ઠા એ આપણને સૌને પ્રાપ્ત થાય, એમનો વિવેક છે એ આપણને પ્રાપ્ત થાય, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે. આજની એકાદશીના યોગ એવા છે કે આજે જે એકાદશી કરે એમને 1000 એકાદશીનું ફળ મળે એવા યોગ છે આજે. હા સ્વામી, અહીંયા બેરાજે છે. આજે ઉત્પત્તિ એકાદશી, બારસનો ક્ષય છે. આજે એકાદશી પૂર્ણ થાય એટલે તરત ત્રયોદશી ચાલુ થાય છે. એટલે એકાદશીની સાથે સાથે ત્રણ તિથિ, એકાદશી, દ્વાદશી અને ત્રયોદશી, આ ત્રણેય એક જ દિવસમાં ભેળી થતી હોય એવી આજની એકાદશી છે. એટલે આજ આવો યોગ જ્યારે થાય ત્યારે શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે આ એકાદશી જે કરે એમને 1000 એકાદશી કર્યાનું પુણ્ય થાય છે. દરરોજ તો જે એકાદશી કરીએ એટલે 1 એકાદશીનું પુણ્ય મળે, આજે થવા દઈ કે હવે 1000 એકાદશી ક્યારે થાય? તો કે 42 વર્ષ સુધી દરરોજ દર એકાદશી કરે, દરરોજ નહીં પણ દર એકાદશી કરે ત્યારે 1008 એકાદશી થાય. એટલે 42 વર્ષની એકાદશી કરી અને જે ફળ પ્રાપ્ત થાય એ ફળ આજની 1 એકાદશી કરવાથી પ્રાપ્ત થાય એવા યોગ આજની એકાદશીમાં છે. પણ ઢોર લાંઘણ કરીને નહીં હો તો પાછું એવું ફળ થાય 1000 એકાદશીનું. મહારાજે કહ્યું છે એવી એકાદશી કરવાનો આજે પ્રયાસ કરીએ. યોગ સારા છે, ફળ એવું થવાનું છે. મધ્યના 8મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે એકાદશ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી અને એ ઇન્દ્રિયોને પરમાત્માને વિશે રાખી અને આપણે આજની એકાદશી કરીએ. આજે અહીંયા ઠાકોરજીની પ્રસાદીની ચાખડીઓ શ્રીજી મહારાજની એમનું પૂજન થશે અને ત્યાર પછી આખો દિવસ એકાદશીનો છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો યોગ, શુભ યોગ પ્રાપ્ત થયો છે આપણને સૌને, વિશેષ એવી રીતે એકાદશીનું, એકાદશી કરવાનું બળ પ્રાપ્ત થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આયણ નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિધર્મ ચ સુગંધપુષ્પહારાદિર્વિવિધૈરુપહારકૈ સંપૂજિતાય ભક્તો ગૈશિતાંબરધરાય ચ નામનામષ્ટોત્તરશતં ચતુર્વર્ગમભીપ્સત સદ્યફલપ્રદં ઋણાં તસ્ય વક્ષામિ અસ્ય શ્રીજનમંગલાખસ્ય શ્રીહરયષ્ટોત્તરશતનામસ્તોત્ર સતાનંદ ઋષિ અનુષ્ટુપ છંદ ધર્મનંદન ધર્મિકૈતિ બીજં બૃહદવ્રતધરૈતિ શક્તિ ભક્તિનંદનૈતિ કીલકં ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે જપે વિનિયોગ અથ ધ્યાનં વર્ણિવેશ રમણીય દર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરનરોતમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શ્રીકૃષ્ણ શ્રીવાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ હરિકૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદન બૃહદવ્રતધર શુદ્ધો રાધાકૃષ્ણેષ્ટદૈવત મરુત્સુત પ્રિય કાલે વૈરવાદ્યતિ ભીષણ જીતેન્દ્રિયો જીતાહારસ્તીવ્રવૈરાગ્યાસ્તિક યોગેશ્વરો યોગકલા પ્રવૃત્તેરતિધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃતેર્થિકાર્ચિતઃ ક્ષમાનિધિ સદો નિદ્રો ધ્યાનનિષ્ઠસ્તપઃ પ્રિયઃ સિદ્ધેશ્વર સ્વતંત્રશ્ચ બ્રહ્મવિદ્યા પ્રવર્તકઃ પાષંડોચ્છેદનપટ પ્રશાંતમૂર્તિર્નિર્દોષો સુરગુરુવાદિમોહનઃ અતિકારુણ્યનયન ઉદ્ધવાદ્વ પ્રવર્તકઃ મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્ર પ્રપૂજક અહિંસયજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણન સ્વામિનારાયણ સ્વામી કાલદોષ નિવારક સતશાસ્ત્રવ્યસન સદ્ય સમાધિ કૃષ્ણાર્ચાસ્થાપનકર કૌલદ્વિટકલિતારક પ્રકાશરૂપો નિર્દંભ સર્વજીવહિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર્વર્ગ ફલપ્રદ નિર્મત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતા તિપાવન અબુદ્ધિહૃદ બ્રહ્મધામ દર્શકશ્ચાપરાજિત આસમુદ્રાંત સત્કીર્તિ શિત સંસૃતિમોચન ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદર્પદર્પદલનો વૈષ્ણવક્રતુકારક પંચાયતન સન્માનો નૈષ્ટિકવ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞો અરોષણો દીર્ઘદર્શી સડુર્મી વિજયક્ષમ નિરહંકૃતિરદ્રોહ ઋજુ સર્વોપકારક નિયામકશ્ચોપશમસ્થિતિર્વિનયવાન ગુરુ અજાતવૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદ અખંડિતાર્સમર્યાદો વ્યાસસિદ્ધાંતબોધક મનોનિગ્રહયુક્તિજ્ઞો યમદૂતવિમોચક પૂર્ણકામસત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયતર પુણ્યશ્રવણકીર્તન સર્વમંગલસદ્રૂપ નાનાગુણવિચેષ્ટિતઃ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેષિતાનાં તનોતુ કૃષ્ણો અખિલમંગલં નઃ સહજાનંદ સ્વામી મહારાજ કી જય